અટકું તો છે જ નહીં ને, હજી બધું વિકલ્પ થી જ અનુકરણ કર્યા કરે છે સાઉથ અહીંયા વેસ્ટ નું. બીજું શું થાય? હા, અત્યારે માર્ગ રહ્યો નથી મોક્ષ નો માર્ગ આપણા આપણા આપણા દુનિયા માટે. હવે તો ચોથા પાંચમા છઠ્ઠામાં જશે, છઠ્ઠામાંથી પહેલા બીજા એ ભટક છે અનંત કાળથી. આ છેલ્લામાં છેલ્લી છે, શું છે કરીએ? શું કહ્યું છે? ઉઠાવી લો છેલ્લી તક, આક્રમ જ્ઞાન રુધિયે વર. ઉઠાવી લો છેલ્લી તક, કે છેલ્લી તક છેલ્લું લાસ્ટ જેમ કાળ બદલો હોય લોકો ની વિપરીત બુદ્ધિ થઈ એમાં એમાં લોકો નો વાત કે કદાચ ધર્મ સતયુગ માંથી કળિયુગ માં વિપરીત બુદ્ધિ થઈ એમાં લોકો નો વાત કે તે વખત ના ધર્મગુરુઓ તો એવું છે ને, મૂળ મૂળ વાંક આ લાકડો વાંક છે એટલે કરવતીઓ વાંચી આવી. લાકડો શું ના થાય એટલે કરવતી નો પહેલો દોષ નહીં, લાકડો વાંકો છે પહેલો દોષ. મને લોકો કહે છે કે આ ધર્મગુરુ હવે કેમ તો કેમ તમે સીધા થઈ જશો, એમ સીધા આવશે. તમે વાંકા છો મૂળ વાંક આડા લોકો લાકડા નો આવા લાકડા. અમારામાં કોઈ આપડે સત્સંગ રહ્યા ને, કોઈ આવું કેતો કે છે એટલે અમારી પાસે શંકા કરનાર કોઈ હોય નઈ. અમે નિશંક પુરુષ જેની પાસે શંકા લાવતા એ બુદ્ધિ ગઈ. એક પૈ પણ લીધી નથી આખા વર્લ્ડ માં ક્યારે પણ. પોતાના ઘરના પિક્ચર ત્યારે કપડા પોતાના ઘરના ફરે એ બેને નહીં લીધી. આખા આખા સંઘમાં કોઈ નહીં જો પગાર નથી, પગાર કોઈ પોતે કાપે આવી વિકૃત બુદ્ધિ કરે એવું તમે કહેતા ને કોઈ માણસ એવું આજે કરશે બુદ્ધિ કે પોતાને મારે દીધા. પોતાને મારે મારે પણ બીજા રહું ભાઈ પંદર લાખ છે એ તમારા માટે જ થઈ જાય. દુનિયા છે, દુનિયા શું નાખે પણ એનું પોતાનું મને તો ગોળો મારે ગાળો મળે તો વધુ નથી. અમે તો આશીર્વાદ આપ્યું પોતાનું રહી કરી રહ્યા. અમે પૈસા લીધા નથી, અમે લેવડાવ લેતા નથી, લેવડાવતા નથી. આ તો તમને કહીએ કે આ હિતકારી વાપરવાનું આ તમને દેખાડીએ તમારે ઠીક લાગે વાપરવું તમારી હિતના માટે કહીએ. અમારે કશું લેવા દેવા નથી. અમે કયો અમને કહ્યું કે જ્ઞાની પુરુષ તન મન ધનથી સેવા કરજો. શું કે છે? ધનથી સાથી જ્યાંથી ધન જોઈતું નથી, તમને ધન જોઈતું નથી પણ ધનથી સાથી કારણ કે તમારો લોભ છૂટશે નહીં, મોક્ષે નહીં જાય. એટલે એક જગ્યા અમુક જગ્યાએ નાખી દેવો સારી જગ્યાએ વાપી નાખો એટલે એના ધન પોતે લે નહીં. એક પૈ જો પોતે લેતા હોય તો એ જ્ઞાની જ ન હોય. એક પૈ જો પોતે લેતા હોય તો જ્ઞાની ન હોય. એટલે જગત છે શું નામ ચાલે ઊંધો છે તો એ વિચાર રામચંદ્ર ને ભી એવું કહ્યું તું બધે બધું થી આવું અવતાર્યા આજે નહીં રામચંદ્ર ને ઘર માં એમની સ્ત્રી ને હરણ કરી ગયા તો અત્યારે શું ના કરે આ માનસિક હરણ કર્યું પેલું એમને ઉઘાડું હરણ કરે અત્યારે લોકો માનસિક હરણ કરી જાય ઉઘાડું હરણ ને કાયદેસર કર્યું હતું ઉઘાડું હરણ કરી જાય એવું કાયદેસર દાદા તમે તે દિવસે કેદારનાથ કે સીતા રાવણ ની દીકરી હા સીતા અમને નહીં સમજ પડી સીતા એ રાવણ ની સીતા એ રાવણ ની કઈ રીતે દાદા નહીં છે ને પૂર્વ ભાવ માં એ મોટી યોગીની હતી અને રાવણ એને જોઈ હતી ને રાવણે આગલા અવતાર માં થતા એને આ બધું એ થયેલું એને સંચેડેલી આ રાવણે પોતાના અવતાર માં કશું જ કર્યું આગલા અવતાર માં સંચેડેલી હતી એ સંચેડી તેને લઈને એ ભાઈ આઘાત કરીને મળી ગઈ અને વ્યાગ બાજુ નક્કી કર્યું એને આ તો શું પણ એના એનું ખેદાન વેદાન કરી નાખ્યું એમ તો જન્મ લઈને એને ખેદાન વેદાન કરી નાખ્યું એટલે ફરી રાવણ ના અવતાર માં મંદુરજી ની પેટ એ જન્મી એ મંદુરજી ના પેટ માં આવી ત્યારે બહુ દુઃખ થવા મળ્યું ઘરમાં આવી કેટલાક જયારે હલન ચલન થાય ઘરમાં તો પહેલે દિવસથી જ આવે છે આ લોકો જે કહે છે ને બધું ખોટું આ લોકો છ મહિને જીવ આવ્યો ને બધું ખોટું હિસાબ બધી જીવ તો પડી ગયું ભાઈ અને એવું નિર્જીવ હોય તો કાઢી નાખવું પડે જીભ પહેલે પણ પેલો બેભાન પણ હોય એટલે ઈંડાન પેટે હાલે ચાલે નહીં પછી છ મહિના પછી એના હલન ચલન શરૂઆત થાય ત્યારે આપણા લોકો એનું છે તે ફળ ભલે હલન ચલન શરૂઆત ત્યારે આપણે હમણાં આવ્યું જીવ ના એ તો જીવ હતો એટલે આને છે તે જયારે હલન ચલન થયું ત્યારે દુઃખ પડવા મળ્યું મંદોદરી એટલે મંદોદરી બધાને રાવણ ને કહ્યું કે ગર્ભ નો દુઃખ કેમ આપત મને એટલે જ્યોતિષી ને બોલાયા જ્યોતિષી કહ્યું કે આ પૂર્વભો નું વેર છે માટે દુઃખ દેવા આવ્યું છે અને આ તમારું રાવણ નું આખું રાજ નિકંદન કરશે આ તો ઐતિહાસિક વાત છે આ બધું લખેલું એટલે પછી રાવણ નક્કી કર્યું ત્યાં ધર્મતા જ ગર્ભ થતા જ મારી નાખો ધર્મતા જ મારી નાખો ને એ અત્યારના જેવું પેલું પડાવવાનું શીખેલા નહીં હોય એટલું પડે એ નખાય અત્યારે આ લોકો પછી એનો જન્મ થયો એનો જન્મ થયો એટલે મંદોદરીને એના પર પ્રેમ આવ્યો દુઃખ તો દુખાયો દુઃખ મટી ગયું અને એના પર પ્રેમ આવ્યો ઉતારો આવ્યો એટલે મંદોદરી પેલા લોકો લઈ જવા માંડ્યા હતા મંદોદરી કહે છે ભાઈ મારી ના નાખશો ભલે મારા હસબન્ડ કહે પણ મારી ના નાખશો તમે એને એક પેટી બનાવો અને એમની સારી મુલાયમ વસ્તુ મૂકો અને એમની સુવાડો શું કહ્યું અને પેટી બહુ સારી બનાવો કહે અને પછી મેં દૂધની એના મોઢામાં કંઈક રહે વ્યવસ્થા એ વ્યવસ્થા દૂધની રીતે આપો કહે અને પછી દરિયા મૂકી દો કહે એ પેટી બનાવી મૂકી તે ત્યાંથી તે બંગાળના ઉપસાગર પડી પવનથી એ બાજુ ગઈ કારણ કે એ બાજુ જાય ને ત્યાંથી જગન્નાથપુરી નીકળી પેટી તે ખેડૂતના હાથમાં આવી ખેડૂતના મિથિલા નગરી નો ખેડૂત હતો તેના હાથમાં આવી તે દર્શન કરવા આવેલો જગન્નાથપુરી દરિયામાં જોયું એટલે પેટી લઈ આવ્યો પછી આ છોકરી જોઈ ત્યાં છોકરી બોકડું હતું નહીં એટલે વિચારો લઈ ગયો એ લઈ ગયો અને ગામમાં લઈ જાય તો લોકો જાણી જાય એટલે પોતાના જમીન હતી ને ખેતર હતી તેનું એ બાંધેલું હતું એક કૂવો બાંધ્યો હતો અને એક ભોયરું બાંધેલું હતું તે ભાઈરા ની અંદર રાખી અમે ત્યાં મોટી કરી એ 10-12 વર્ષની થઈ એટલે બહાર પડી ગઈ વાત. ત્યાં છોકરી હતી ને ત્યાંથી લાવ્યો એટલે પછી લોકો રાજાને ખબર આપી જનક રાજાને મિથિલા નગરીના ત્યાં આ છોકરી હતી ને આ છોકરી કોઈને ઉઠાઈ લાવ્યો કે એટલે રાજાએ ત્યાં આગળ તપાસ કરાવી ક્યાંથી લાવ્યો છોકરી કે મારી જમીનમાંથી નીકળેલી છે એટલે અહીંથી નીકળી છે આ બહેરામાંથી એટલે પછી રાજા લઈ ગયા એટલે રાજા એને રાખી પાલક પુત્રી તરીકે અને જાનકી નામ આપ્યું અને પછી એનું લગ્ન કર્યું. આવું એનો ઇતિહાસ પણ કેદાર કહ્યું દાદા એટલે જાણી લેવું કે છોડે નહીં દાદા છોડે જ નહીં એટલે વેર બાંધું નહીં માટે વેર ના બચતો કોઈ કોઈ વેર ના બચતો એ કહે છે ન લાયક પહેલેથી હતો ત્યાં પણ મેં તો જાણું પહેલેથી એટલે એમ તો ફરી મતભેદ ના રહ્યો મતભેદ ના રહ્યો. આપડે ક્યાં કોલ કરવા છીએ એનો કેટલા લોકો એકાદ બે જણ હોય તો એનો સમાધાન કરીએ કેટલા લોકો પુષ્પાબેન પૂછે છે મહાવીર બ્રાહ્મણી ના ગર્ભ હતા પેટે હતા તો ક્ષત્રિય કેમ કહેવાય? બ્રાહ્મણ પેટે રહે નહી જન્મ ના રહે એવું કેમ એવું કેમ યાચક કરે તો માગ જો એ યાચક ને પેટે ઉતરે નહી તો ક્ષત્રિય મારી લે લઈ રહ્યું ને મારી ભરત ચક્રવર્તી ના દીકરા તરીકે એ હતા મરીચી કરી તેદાળે ભરત રાજા એ પૂછેલું ઋષભદેવ ભગવાન કે આપણા કુળમાં કોઈ આવે તીર્થંકર થશે બહાર બેઠો છે મારી ચીજ થશે કે છે 24મો તીર્થંકર મારી તે પેલો હોંભર્યું તે પેલા નો ક્યાં ફેરી ગયો હોંભર્યું એટલે બીજે જઈને તો આગળ વેદાંત નો ઉપદેશ આપવા મળ્યો અને હું એ તીર્થંકર છે હું તીર્થંકર છું કે અને ત્રિદંડી મનોદંડ વચનદંડ દેહદંડ આ ત્રિદંડી થયા બ્રાહ્મણ અને બ્રાહ્મણો ભેગા કર્યા એ બ્રાહ્મણ ને બ્રાહ્મણ માં જ રહેલો તે છેવટે જન્મે એકદમ બ્રાહ્મણ હવે ક્યાંક જન્મ થયો ને બે મહિના થયા ને ગર્ભ એટલે દેવો એ જાણ્યું કે આ ભગવાન મહાવીર આને બ્રાહ્મણ ને પેટે છે એટલે લોકો ત્યાંથી ગર્ભ ઉઠાવીને ક્ષત્રિય ને પેટે મૂકી એ મોટું આશ્ચર્ય થઈ ગયું જામી છે ગરાકી જામી ગઈ ફેરફાર કરવો હોય તો થોડું રહી જાવ દાદા ના ના અમે તો અસલ થી લોભી જ છે દાદા એટલે કઈ બીમાર કેસન બરાબર નથી આવ્યું પરિવાર કે આવ્યા તારે ફેરફાર થયા હતા તો ઘટાઈ ગયો અને લોભ કેવાય દાદા ના એમને પૂછે મારે ત્યારે ક્યારે આવશો બેન પૂછે છે મારે ત્યાં હ્યુસ્ટન ક્યારે આવશો હ્યુસ્ટન તો આ ચાલ ગોઠવે નથી આવે આ સાલ નથી તારે આવીને લાભ લેવો છે આવતા વર્ષે આવશો ને એમ કે એ તો તારે એડ્રેસ લખી લે ત્યાં ખબર આપવી પડે દાદા બે દિવસ લઈને આવજો દાદા ને પૂછો એમની બુક માં મેં વાંચ્યું એ કે છે કે જ્ઞાન યોગ માં તમે પોતે એક જ ઈશ્વર ને જુઓ છો તમે, અને ભક્તિ યોગ માં તમને ઈશ્વર સારા બેઠા દેખાય ભગત ને ભગવાન ભલા જુદા એમાં સાચું છું. કાંતિભાઈ પૂછે છે કે ભક્તિ માર્ગ ની અંદર દેખાય છે સામે દેખાય છે, અને આમ જ્ઞાન ની અંદર જ્ઞાન ની અંદર આપણા જ્ઞાન ના હિસાબે એક જ સ્વભાવ દેખાય છે, તો એ સાચું કહ્યું? અદ્વૈત ભાવ હોય છે, અને પેલા જ્ઞાન માં કે છે બંને એક અભેદ ભાવ થઈ જાય છે, અદ્વૈત થઈ જાય છે. તો કે એમાં કયું સાચું, કયું બે માંથી, બે માંથી કયું સાચું, કયો માર્ગ સાચો? અદ્વૈત થી તું કે છે સામે ભગવાન દેખાય. હા, દેખાય તો શું ભાવના, દેખાય તો શું ભાવના, બૈરી દેખાય ને, મારી ભગવાન દે જુદા, તમારી બૈરી ના બૈરી ના કઢી તો બનાવે ને, કામ આવે ને, કઢી જ બનાવ્યા કરો. કઢી બનાવ્યા કરો, ખાયા કરો. એટલે એક જણ આવું આવું હતો ભગવાન ભગત, એ ફરી પૈણી આવ્યો પાછું. કોઈ પૂછ્યું કે ભાઈ ફરી જ પૈણ્યો પાછું, મારે એક તો હતી કે જૂની કરે રોટલા, નવી કરે દાળ, બંદા બેઠા કરી હલાવે ત્રણે વાર વાર કે જૂની કરે રોટલા, નવી કરે દાળ, અને બંદા બેઠા કરી હલાવે ત્રણે વાર વાર અવતાર પોઈ ફોડ કરી રહ્યા. ભગતો એ ગાયેલું, ભગત ઘેરા હોય છે, હોય ગેલા હોય, પણ એને મજા બહુ આવે, મસ્તી ખૂબ ચડી જાય હે, અને પછી ઉતરી જાય ચિત્રા જેવો થઈ જાય. આ મસ્તી કરે તો બહુ મસ્ત થઈ જાય, અને ઉતરી જાય તો ચિત્રા જેવો થઈ જાય. માટે અભેદ ભક્તિ સાચી, જ્ઞાન અભેદ ભક્તિ છેલ્લું સ્ટેશન, અને પેલી ભક્ત ની સ્ટેશન ક્યાં બસ પાડો થાય બીજા અવતારમાં. ભગવાન ભગવાન મળેલા ને, કોઈને મળ્યો નથી ભગવાન, એવો લાડક વાળો નથી મળી જાય એવો. એ તો ગાયા કરો, હા ભગતો ગાયા કરે ને, ભગવાન હજુ ભગવાન ઓળખો જ નહીં. નથી બધા બુંબાઈ ગયો, નથી મરી ગયા એમાં, કે જ્યાં લગી આત્મા તત્વ હતી ન્યો નહીં, ત્યાં લગી સાધના સર હતી, ત્યાં બધી સાધનાઓ કરી જૂટી નીકળી ગયા. આત્મા તત્વ જ્યાં સુધી જાણ્યું નહીં ત્યાં સુધી સાધનાઓ કરી જૂટી નીકળી, એ બધી જૂઠી નીકળી, એ પોતે એકલો સમજી ગયો, આખો સમજી ગયો. જો એ જ્યાં તું જો જીવ તો કરતા હરી કે છે, શું કે છે, તું જીવાત્મા છું તો તું જો જીવ તો કરતા હરી કે છે, અને જો તું શિવ એટલે શુદ્ધાત્મા છું તો વસ્તુ ખરી કે છે, અને કરતા મીટે તો છૂટે કર્મ, કરતા પણ તારું છૂટી જાય તો કર્મ છૂટી જાય. એ છે મહાભજનો મર્મ. એ પણ આજુ પહોંચેલા નહીં. આ જ્ઞાન છે, આ જ્ઞાન જોવાની, પણ એથી જ્ઞાન પ્રાપ્ત થવાનું મુશ્કેલ છે ને. નથી મેં તો એ જાણ્યું કે જ્યાં લગી આત્મા તત્વ છે, આત્મા તત્વ ચિન્હો જ બહુ, જાણવો જ બહુ મુશ્કેલ છે. કોઈ વખતે હોતું નથી, કોઈ એની ટાઈમ નથી હોતું. ચાર વેદ ભણી રહે એટલે વેદ ઇટસેલ્ફ બોલે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. કારણ કે વેદમાં શબ્દ હોય, શબ્દ સ્થૂળ હોય, આત્મા સૂક્ષ્મતમ છે, ચિંતક અવક્તવ્ય અને અવર્ણનીય છે. કેવો છે વેદમાં હોય છે રીતે. એટલે વેદ કહે કે ચાર વેદના જે ઉપરી એ ભેદ વિજ્ઞાની ગો ટુ ધેર, તે તને કહે છે કે તે આત્મા પ્રાપ્ત. ચાર વેદના ઉપરી કહેવાય. શું કહું? ભક્તિ એ ક્યાં અમદાવાદ? ભક્તિ, ભક્તિ હંમેશા જેટલું જ્ઞાન નું પ્રમાણ હોય એટલી ભક્તિ ઉત્પન્ન થાય. ભક્તિ કરી શકે નહીં માં. ભાઈ મહેન્દ્રભાઈ છે ને બિઝનેસ માં, એમના એમને લાસ્ટ ટાઈમ જ્ઞાન લીધેલું, તો એ પૂછે છે કે મોક્ષ માટે પ્રકૃતિ ને કપાવી કેવી રીતે? હા, તંબાકુ નિકાલ કરવાનો અને પાંચ આજ્ઞા પાડવાની. જે પાંચ આજ્ઞા છે ને, તો રિલેટિવ રિયલ જુએ એટલે કપ્યા કરે. તરફડીયા મારે ભક્તિ કરવા માટે, ભગવાન ને ફોરવા માટે તરફડીયા ફોંફવા મારે છે. શું મારે છે? ભક્તિ ક્યારે ઉત્પન્ન થાય? જેટલું જ્ઞાન નું પ્રમાણ હોય એટલા પ્રમાણ માં ભક્તિ હોય. 10% જ્ઞાન હોય તો 10%, 15% જ્ઞાન હશે, 50% જ્ઞાન હશે, 50%. ભક્તિ આગળ વધવાનું દાદા, પછી કઈ રીતે આગળ વધવાનું? 50% ભક્તિ હોય, 50% જ્ઞાન હોય, 50% ભક્તિ કરો, અને તો પછી એનાથી આગળ કઈ રીતે વધવાનું? જેટલી જ્ઞાન જાણે એટલી ભક્તિ ઉત્પન્ન થાય. ભક્તિ એટલે શું? કે આપડે અહીંથી સ્ટેશને જવું છે, સ્ટેશને જવું છે, ત્યાંનો રસ્તો પહેલો પ્લાનિંગ જાણવો પડે આપણે, અને પછી આપણે પ્રયત્ન કરી જાણીને પછી એનું નામ ભક્તિ કહેવાય. શું કહેવાય? ભક્તિ એટલે ભક્તિનો ખરો અર્થ શું? કે જો જે તમારે જોઈએ છે એની પાસે જવું, તું એપ્રોચ નિયર એન્ડ નિયર. સમજ ને? એટલે ભક્તિ જ્ઞાન હોય તો ભક્તિ થાય, પણ જ્ઞાન હોય ભક્તિ થાય એને શું જાય? બધા બધા કર્યા કરે, ફાંફા મારે છે બધા. સમજે ને? ભક્તિ, હા, અમે જ્ઞાન આપ્યું, હવે ભક્તિ કર્યા જ કરે છે નિરંતર. તમે નથી કરતા ભક્તિ? જ્ઞાન હોય તો થાય ને. હવે આ જ્ઞાન ના હોય તો પુણ્ય નું જ્ઞાન હોવું જોઈએ. પુણ્ય નું, પુણ્ય બંધાય એવું, કે ભાઈ લોકોને સુખ આપો તેથી તમને એ ભક્તિ કરશો તો સુખ આપશો. પેલી ભૌતિક સુખ ની ઈચ્છા હોય, અને પછી કાયમ ના સુખ ની ઈચ્છા હોય, બે જાતની ઈચ્છા હોય. એટલે ટુ એપ્રોચ નિયર એન્ડ નિયર ભક્તિ નો અર્થ થાય. આ બધા ભક્તિ કરે ફાંફા મારે છે, તરફડિયા મારે છે. તળાવમાં પડેલો તે એમ તરૈયો ક્યારે ક્યારે તરતો હોય તારે, અને આમ આમ ડૂબકો મારશે એટલે આપણે ફોર્મમાં મારે. બાકી આ ભગત તો બધા ગેલા હોય. નરસિંહ મહેતા બહુ ચોક્કસ ભક્ત, સારા ભક્ત થઈ ગયા, ઊંચા ઊંચા ભક્ત થઈ ગયા, પણ તોય મોક્ષ ની વાત કરવાની કઈ કરવાની વાત જ ના થાય. એ કે છે જ્યાં લગી આત્મા તત્વ ચિન્હો નહીં, ત્યાં લગી સાધના સર્વ જુદી. આ બધી સાધના કરી દીધી. શું આત્મા તત્વ જાણવો પહેલો? જય સચિદાનંદ. કંચનભાઈ પૂછે છે કે માણસ પોતાનું ધાર્યું કરવા જાય અને ના થાય, ત્યાર પછી એને સામે ઉપર ગુસ્સો આવે, તો એ ગુસ્સો ના થાય માટે શું કરવું જોઈએ? આપણું ધાર્યું ના થાય ત્યારે આપણને ગુસ્સો આવે, તો એ ગુસ્સો ના થાય માટે આપણે શું કરવું જોઈએ? આપણે ધાર્યું કરવું જોઈએ. આપણું ધાર્યું થાય ના થાય નઈ એમ, આપણું ધાર્યું થાય નઈ થાય છે. અમાર આ જે ધારેલું થાય છે ને તે તમારું ધારેલું થતું નથી, એટલે તમારા મનમાં એક ગતિ એ છે કે આ થયું, આ થાય છે, બીજું છે ઈટ હેપન્સ, બધું થઈ રહ્યું છે ને. એમાં આપણને ગમતું થાય છે તે આપણે મેં કહ્યું, ના ગમતું થાય તો મેં નથી કર્યું, આગળ કરી એમ કે, પણ બંને ખોટું છે. શું છે ઈટ હેપન્સ, બધું થઈ રહ્યું છે. ગુસ્સો કરવાની જરૂરત નથી. એમનું કેવું છે કે આ ગુસ્સો આવે, એ ગુસ્સો ના આવે એવું કઈક કરો ને. પણ તને ગુસ્સો આવે ના આવે એવું જ કરી આપી છે. તને ગુસ્સો આવે આવે નઈ, તને ગુસ્સો આવે ને એવું કહી આપી છે. તું પછી ગુસ્સો આવે, તારે ગુસ્સો આવે ને. તમે શું છો? સુધાર્થમાં છો? શું છો? અને શું નામ ભાઈ નું? કંચનભાઈ. હે? કંચનભાઈ. કંચનભાઈ, હા. એ કંચનભાઈ ગુસ્સો આવે તો તમે અંદર શું કરો કે આમ ન થવું જોઈએ? શું કહ્યું? એવું થાય કે ના થાય? પેલા ગુસ્સો કરો નામ કે ક્રોધ, કે તમે કંચન મેરે ગુસ્સો આવે ને તમે એકાકાર થઈ જાઓ, એનું નામ ગુસ્સો. કે આ તો તમે મહી નાખો છો અને કંચન મેરે ગુસ્સો આવે છે, આ ડિસ્ચાર્જ છે ખાલી, તમારે તમારી ઈચ્છા નથી. તમે સમજ પડી ને? એવું થાય ને અંદર નાના, એટલે તમારે આ ડિસ્ચાર્જ થાય ત્યારે વાંધો નહીં રાખવાનો, તમારે વાંધો નહીં. હવે ખરેખર ક્રોધ લાંબો માન મારે લોભ રહ્યું નહીં આવે, પેલા તમે આગળ થઈને કરતા તે હતું. સમજાય નથી? સમજાય બરોબર? ફરી બરાબર સમજાવો ને. તમે સમજાવો આખો દાખલો થાકું ને. તે પ્રમાણે કંચન ગુસ્સો થાય એની કોઈ થયેલી આવતી ને તાબામાં, તમારે કશું લેવા દેવા નહીં આવે. તમારે તો કંચન શું કરે છે જોયા કરવાનું. જો વધારે પડતો ગુસ્સો કરે તો આપણે કેવું, કંચન ભાઈ જરા પાછળ ચાલો, સીધા ચાલો કે આમ ક્યાં કરો છો કે તમે જુદા થઈ ગયા, તમારી માટે જવાબદારી નથી આની. આ તો ઇફેક્ટ છે, આ કંચન ને જે ક્રોધ માં આવેલો છે કંચન ભાઈ, આખી ઇફેક્ટ જ છે. ઇફેક્ટ બદલી છે કઈ નહીં, ક્વોઝિટ બદલી શકાય. ક્વોઝિટ કવડી ગયા હવે, તમે સુધાર્થમાં થઈ ગયા. હું સુધાર્થમાં જઈ રહ્યા છે ને, તો આ પૂરેપૂરી સમજી લેજો. હું ના ભેગો થયું તો અમને આ બધા અહીં જૂના છે ને બધા, ત્યાં સત્સંગમાં જજો, આવજો. તમે બધાને નામ લખી લેજો અને કાગળ આપજો કે અમુક દિવસે જવાના છે, આવું બધા આવજો. હા, તો કંચન બધું મન શું કરી રહ્યું છે, બુદ્ધિ શું કરી રહ્યું છે, યાદ કરવાનું છે તમારું. અને કલ્ચર વિજય કરે છે એનો નિકાલ કરી નાખો. પુરુષ જુદો થઈ ગયો અને પ્રકૃતિ રહી, પ્રકૃતિ નાચે છે. શું કહ્યું? પુરુષ ને પ્રકૃતિ રહે, એકતા રૂપે હતા ને તે જુદો પડી ગયા. પુરુષ પુરુષ ની જગ્યાએ પ્રકૃતિ, પ્રકૃતિ નાચ્યા કરે છે. જોયા કરવા પડી, થોડી ઘણી સમજ પડી છે બેન ને? સમજ પડી તને? તું તો બોલશે નહીં, તું વધારે અંદર પડે. બોલશે ના તો બહુ સમજણ મારા દાદા, તમારા તરફ નું તમે બહુ ગાવ છો. હા, તમારી આ તમારી બધી ધરતી તરફ નું તમારું બહુ ખેંચાણ છે. હા, બધા કમ્પ્લેન કરે છે. એટલે આ બોલશે ના બોલશે થતી વધારે કે પેલા કહેવત હતી? અમદાવાદ નો એક હોય તો નડિયાદ ના નવ હોય તો પહોંચી વળે. નડિયાદ ના નવ, કેટલા ના પાંચ હોય તેને પહોંચી વળે, અમદાવાદ એક, અને બોસ ના બે જ હોય તો પહોંચી વળે, અને અમદાવાદ એકલો એકલો હોય. એવી રીતે આપે નડિયાદ ના નવ, પેટા ના પાંચ, બસ ના બે, મુંબઈ વાળા કેટલા? તો કિંમત અમદાવાદ વાળા એટલું બધું, એ લોકો કેમ કેમ પામી ગયા? નહીં વાતાવરણ એવું છે, અમદાવાદ વાતાવરણ એવું છે. સુરત ના કેટલા માણસો હોય અમદાવાદ નો એક હોય તો એમના ગણતરી માં લેવા ને બધા મ્યુઝિયમ માં મૂકવાનો માલ. એક વાર વલ્લભભાઈ સરદારે કહ્યું ને કે તમે કોણ છો? પોતે કોણ છે ખબર નહીં, એના ઉપર તો કામ કરીએ છીએ. શું કામ કરે? અંદર કોણ છે? પોપટભાઈ ની અંદર કોણ છે એની શોધ કરે છે. કેટલા વર્ષથી કરે છો? કઈ દિશા બતાડ્યું છે? એ નથી ખબર, સમજ્યા નહી દાદા. આટલી તપાસ કરે એટલું સારું છે. હું કોણ છે જાણવા પ્રયત્ન કરું. તમે હું કોણ છે જાણી બેઠા છો? હું કોણ છે જાણી બેઠા છો? એમ કે આપ કઈ મેડિટેશન કરવાનું કે એવું કઈ આપ સલાહ આપો છો? ના, મેડિટેશન તો કોનું કરવાનું? કોનું કરવાનું મેડિટેશન? પોતાની જાત શોધવાનું એમ કે છે. હા, તો જાતને ઓછા કેવી રીતે ઓળખી શકાય? જાત ને કેવી રીતે ઓળખી શકાય? એ તો જયારે જાતને ઓળખી હોય તેને કહીએ હોય કોઈ, એને આપડે કઈ મારું રિયલાઈઝ કરી આપો. જે દીવો હર્યો હોય તે બીજાને આપણે હર્યા રહે. સમજ ભાઈ ને? બાકી અંધારો હોય એ આપડે દીવો કેમ નહીં કરે? સમજ ને? એટલે આવ્યા છીએ. પણ તે તો ફેરે દાડા આવે ને. હવે હવે તો તે તમારી ઈચ્છા હોય તો એની જોડે આવજો ને. પરિવાર ક્યારે આવો? એની દ્રષ્ટિ માં આવજો ને. પરિવાર ક્યારે આવો છો એમ પૂછે? પરિવાર ક્યારે આવો છો? પરિવાર નું ઠેકાણ શું? આ ધરતી આવવાના છે તો તો આવજો. લાગે પડી આપી હું રિયલ કરી આપી. તમે આવવાના છો ને? તમને તેવી જ આવજો. Thank you. ધરતી માં ગુરુ પૂર્ણિમા આવું બની છે એટલે ત્યાં સેલ્ફ રિયલાઈઝ કરવાનું છે કે આ સેલ્ફ રિયલાઈઝ હું તો આ દેહનો માલિક જ નથી. 27 વર્ષથી માલિક નથી, હું તો નેબર છું. વાણી કોણ બોલે છે તે તમને ખબર છે? અત્યારે જે વાત કોણ કરે છે? દાદાજી વાત કરે તો દાદાજી, અને આ વાત કરે તો આ થશે $300 મળે તો દાદાજી $300 ના થઈ ગયા ને. કોણ વાત કરે? તો કોણ વાત કરે છે? હા, એ ઓરિજિનલિટી આપણે આગળ કરે છે વાત. આ ઓરિજિનલિટી આપણે આગળ વાત કરે છે. તે વક્તા છે, તમે શ્રોતા છો, હું જ્ઞાતા દ્રષ્ટા છું, એની પર શું વાત થઈ રહી છે એને મહત્વ છે મારી પાસે. એટલે વિજ્ઞાન છે આ, કઈ ગપ્પુ નથી. આખું વર્લ્ડ જેનાથી અજાણ છે તે વાત સૌ સાયન્ટિસ્ટ ને કહું છું કે આ ઓરિજિનલિટી આપણે આગળ વાત કરે છે. અને ગેરંટી આપવા, પ્રૂફ આપવા માંગુ છું. સમજવું પડશે ને, કારણ કે દાદા ભગવાન બોલે અને આ બોલે તો એમાં કિંમત $300 દાદા ભગવાન $300 ભાઈ પૂછે છે કે ઇન્ડિયામાં સાંઈ બાબા છે એમના વિશે તમારો શું અભિપ્રાય છે? ક્યા સાંઈ બાબા? સત્ય સાંઈ બાબા. એક થઈ ગયા સાંઈ બાબા, શિરડી સાંઈ બાબા ને એ બહુ ઊંચા હતા, થઈ ગયા. અત્યારે જે છે અત્યાર વાળા સારા છે. લોકોને લોકો નહીં, લોકોને એકાગ્રતા રહે છે, શાંતિ રહે છે. કઈ પણ લોકોને કઈ પણ શાંતિ રાખતા હોય તો સારી વાત કહેવાય. શું કરે? કેટલાય માણસો ને જરા શાંતિ રહે છે એટલે આપડે અહીંયા આગળ આવે ત્યારે નાખી દે કે તને શાંતિ રહેશે તો અહીં ના આવી, તને શાંતિ ના રહેશે તને ઘર ના આવી પડશે તો અહીંયા આવશે. શું કહ્યું? કારણ મારે કઈ વેપાર કરવો છે? એમને બધા વેપાર કરવાનો હોય, મારે કઈ વેપાર નથી. એટલે એમને બતાવ હોય ત્યારે જવાની કઈ ચાર વાળી એ સત્ય સાંઈ બાબા ની કોલેજ માં ભણ્યા હતા ભાઈ. ના સારું કે હેલ્પ કરતા હોય જગતે, હેલ્પ કરતા હોય બધા સારા છે ને, નુકસાન કરતા હોય ત્યારે ખોટું કે. સાંઈ બાબા ની ભક્તો આવો તા શું કરવા? તમે ચા ધરાવ્યા હતા કે અમને સાંઈ બાબા અંદર પ્રેરણા કહે છે કે દાદા ભગવાન પાસે જઈને દર્શન કરી આવજો. હવે તો જય બી છે ભાઈ પૂછે છે આ જન્મ માં તમારી જેવા સેલ્ફ રિયલાઈઝ થયેલા બીજા ખરા? સેલ્ફ રિયલાઈઝ લોકો બધા બહુ કે છે, અમે કસીએ અમે છીએ, શું હિન્દુસ્તાન 20,000 કે છે. પણ ખરો સેલ્ફ રિયલાઈઝ ક્યાં હોય? કે જ્યાં બુદ્ધિ ને સેન્ટ ના હોય, સેન્ટ બુદ્ધિ ના હોય ત્યારે એ સેલ્ફ ખરેખરું રિયલી સેલ્ફ રિયલાઈઝ. બુદ્ધિ સેન્ટ પણ ના હોય, શું કહ્યું? તમારે એમને પૂછ્યું કે તમારી બુદ્ધિ ખરી? ત્યાં અમારે બહુ બુદ્ધિ છે. ત્યાં કદી હા, આપણે બુદ્ધિ ના કે મારા સાચો બુદ્ધિ નથી ત્યાં આગળ તમારે માને. એટલે કેટલા છે તમારે તપાસ કરવી પછી બધા કહે છે. બુદ્ધિ ના હોય એને લક્ષણો શું? આપડે ધોલ મારીએ ની તો તમને દોષિત ના આપે, ગારો પડી દાદા એવું તો કોઈ કરે જ નહીં. અને પૈસા કોઈ દળ લે નહી, લક્ષ્મી લે નહી, સોનું લે નહી, કીર્તિ ની કોઈ કોઈ ચીજ ની ભીખ ના હોય. જ્યાં પૈસા છે ત્યાં આગળ ધર્મ જ નથી. શું કહ્યું? જ્યાં ફી છે પૈસા છે ત્યાં ધર્મ જ બુદ્ધિ શું કહેવાય? ધર્મ માં ધર્મ ના બે રસ્તા છે. એક પાછો રિલેટિવ ધર્મ છે, જ્યાં આગળ પૈસા લેતા હોય તો લેવા દેતા હોય, ત્યાં આગળ પૈસા પણ ખેંચતા એને મેન્ટેનન્સ પૂરતા લેવા જોઈએ. એને મોટા મોટા મકાનો મોટા મોટા આશ્રમો ચણવા માટે ના હોવાની, શું કહ્યું? એને પોતાનું મેન્ટેનન્સ પૂરતા લેતા હોય તો આપણે એ રિલેટિવમાં, પણ રિયલમાં તો કશું હોય નહીં. આ તો રિયલ કહેવાય, શું કહ્યું? અહીં તો ઘરના પૈસા વાપરવાના, અહીં પૈસા દુનિયાનું શું થવાનું છે? આ અનાડી દુનિયા નો અનાડી ભાગ નો નાશ થઈ જશે. આ અનાડી દુનિયામાં અનાડી ભાગ નો નાશ થઈ જશે. અનાડી એટલે શું? આ બધા અનાડી છે. અનાડી કેવાય? અનાડી વાળા કચકચ કરે એ અનાડી ના કેવાય, એ તો અનાડી છે. શું છે? અનાર્ય. એ કે અન્નાડી થયા નથી, આ આર્ય હતા તે અન્નાડી થઈ ગયા. શું કહ્યું? આખો ધારો કકડાટ કરતો હું, હા, ટેબલ પર જમવા બેઠા હતા, રસ રોટલી હોય ને આ કઢી ખાડી થઈ છે કે બૂમ આ બૂમ કરી મળે તો વાયલો હોય, વાયલો અન્નાડી લોકો ઇન્ડિયન બધા. આવું ના હોવું જોઈએ. આપણે આર્ય પ્રજા, આપણે ત્યાં ઘરમાં સ્ત્રીને તો બધા દુઃખ ના પડે, સ્ત્રી આપણને દુઃખ ના આપે એવું હોવું જોઈએ. દાદા, અમારો વાત છે ને એને લો બ્લડ પ્રેશર છે, તો એક ડોક્ટરે મને કીધું છે કે તારે વાત વાતમાં ગુસ્સો કરો એટલે બ્લડ પ્રેશર હાય જ ગયા, લો થાય જ નહીં. એમના વાઇફ ને લો બ્લડ પ્રેશર છે, તો એમને કોઈ ડોક્ટરે કહ્યું કે એમને પર થોડો ગુસ્સો રાખો કે એમ લો બ્લડ પ્રેશર હાઈ જાય શૂટ અપ કરવા માટે. આવી દુનિયા છે, આ અનાડી પણ છે, અનાડી પણ મરી પરવાર છે. અનાડી પણ મરી પરવાર છે અને કેટલાક અન્નાડી આર્ય થઈ જશે, કેટલાક અન્નાડી આર્ય થઈ જશે. અન્નાડી પણ ખરું, અન્નાડી પણ મરી જશે ત્યારે કેટલાક અન્નાડી આર્ય થઈ જશે અને દુનિયા ચાલુ રહેશે અને આર્યતા આવશે. આ બધા ન્યુક્લિયર બોમ્બો પુષ્કળ થયા છે, એનું શું થશે? તો પછી મોટા બોમ્બ અણુ બોમ્બો થયા છે, બધા બનાવ્યા છે, જે હેતુ માટે બન્યા છે હેતુ માટે વપરાય જશે. હેતુ તો લોકો ને મારવાનો જ છે. હા, તો હેતુ પ્રમાણે વપરાય જવાના. હવે હેતુ બદલાય નહીં, આપડે હવે બદલાય છે હેતુ, તે બદલાય નહીં. તે ટ્રેન માર્ગ મારતી વખતે હેતુ હતો તે જ બદલાય. તો પછી બધા મરી જશે, રહેશે કોણ? કોણ બંધ બાજુ જાય? બોમ્બ શું મારી નાખવાના છે લોકોને? લોકોને બોમ્બ શું મારી નાખવાના? કેમ ના મારી શકે? બોમ્બ તો બહુ તારે એમના બોમ્બ છે. તે કોના માટે બનાવ્યા છે? રશિયા માટે બનાવ્યા છે. એને કઈ ઇન્ડિયા જેવા ગરીબ દેશો માટે નથી બનાવ્યા, ઇન્ડિયા જેવા ગરીબ દેશો માટે બનાવ્યા નથી. અને ગરીબ દેશો પર નાખવા માંગતા નથી, આફ્રિકા ઉપર, ઇન્ડિયા ઉપર, તમે સમજો ને? એ તો શ્રીમંત દેશો ઉપર એમના જેવો ડેવલપ હોય તેની પર નાખવા માંગે છે. ઇન્ડિયા માટે તો આવે જ નહીં ને, ઇન્ડિયા માટે તો પાકિસ્તાન વાળા બનાવે છે. નહીં, ઇન્ડિયામાં તો પાકિસ્તાન વાળા ચખાડશે, એ બોમ્બ નો શ્વાસ ચખાડશે. તમે બે ત્રણ વખત બાજુ લડ્યા છો તેનો ચખાડશે શ્વાસ. બાકી બીજું કોઈ આપણું નામ દેવાનું? આપણને તો ધરતી કંપો થશે, બ્લેક કાળા નાખશે, બધા માણસો જબાડે બંધ ખરાબ. કોણ અન્નાડી જતા રહે છે, કયા અન્નાડી આર્ય થઈ જશે? પેપર વાળે પૂછ્યું કયા અન્નાડી મરી જશે, કયા અન્નાડી આર્ય થઈ જશે? તમે બે પ્રકારના અન્નાડી, એક સાથે પરાણે ભ્રષ્ટાચાર કરાવડાવે છે લોકો પાસે. શું કરાવે છે? લોકોની પાસે પરાણે ભ્રષ્ટાચાર કરાવડાવે છે, અને બીજા લોકોને પરાણે